એમનો મધર એના બ્રધર ત્રણ જણ તીર્થંકર થઈને પછી જવાના એટલે બહુ જશ મળવાના છે. એમ કે છે રામ અને કૃષ્ણ નું નામ લઈને આપણે પરબ્રહ્મ માં મળી શકીએ કે બીજું કઈ કરવું પડે? માળા કરીને કે જપ કરીને કઈ કરીને? એવું છે ને, સાચી વાત મળી આવે તો ઉત્તમ છે, નહીં તો પછી કૃષ્ણ નું નામ લઈને કે રામ નું નામ લઈને પછી કરવું કે તે એકાગ્રતા થાય, મારા તો એકાગ્ર થાય ને, એકાગ્ર રહે છે મારા કદી કરે કેટલી વાર રહે છે. બહાર જતું રે એકાગ્ર રહેતું નથી. હવે મન બગડી ગયેલું નથી, તમારો નિશ્ચય બરોબર નથી. મન બગડી ગયું નહીં, મગન મન તો બહુ સારું. આપ સમજાવો, મન તો બહુ સારું છે, મન કઈ બગડી ગયું નથી. તમારો નિશ્ચય ખોટો છે, બરોબર નથી. આપણે બેંકમાં મોકલીએ ને તો 5000 રૂપિયા ગણવાના હશે, રૂપિયા રૂપિયા ઘરે થી કરી એકાગ્ર જ રહે, જરાય કુછ કરી દેખ ને. અરે તો મન તો સારું જ છે, બર્યું તમે વાંકા છો. શું કહ્યું? તમે વાંકા છો, તમને લક્ષ્મી ઉપર પ્રીતિ વધારે છે અને ભગવાન ઉપર પ્રીતિ ઓછી છે, એટલે આવું થાય છે. તમે સમજાય ને, પૈસા વધારે જ ના રે. હા, ભાઈ ને બીજો પ્રશ્ન હતો કે મીરા છે, નરસિંહ છે, બધા કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરીને મુક્તિ પામ્યા, એ સાચું છે કે નહીં? મીરા, નરસિંહ બધા કૃષ્ણ ની ભક્તિ કરીને મુક્તિ પામ્યા, એ વાત સાચી? ભક્તિ કરી શું થયું? મોક્ષે ગયા? ના, મોક્ષ તો હજુ, મોક્ષ તો 2000 વર્ષથી કોઈ ગયો જ નથી. એક બે જણ ગયા, કોઈ ગયું નથી. મોક્ષ જાય નઈ ને, મોક્ષ જતા પહેલા તો બધું બહુ જાતનું કરવું પડે, પણ એ મોક્ષ ના માર્ગ ઉપર છે, રસ્તે ઉપર છે. નથી મહેતા મીરા ભાઈ એ બધા મોક્ષ ના માર્ગ ઉપર ભક્તો કહેવાય. કબીર સાહેબ, જલારામ, બધા સમજો ને. પણ મોક્ષ તો બહુ હેલી બહુ વહમો છે, એ તો નથી મહેતા. બધું આખું બધું ઘડી પણ આવ્યું નહિ, તાર પોતે બોલી ઉઠ્યા. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બધી આ સાધનાઓ કરી જૂઠી થઈ પડી ગઈ. આત્મા જાણવાની જરૂર, મીરા કૃષ્ણ માં સમય ગયેલા એવા સાધના. ના, કશું સમય ગયા નહીં, કોઈ બાપો સમય નહીં. કૃષ્ણ કોણ તો હતા? તીડે ક્યાં હતા? એ તો મૂર્તિ હોય નઈ, મૂર્તિ બધા સ્થાપના કરેલી હોય. એ તો પણ મૂળ કૃષ્ણ ના સ્થાપના કરેલી. સ્થાપના તો ફળ આપે છે, ફળ આપે, બીજું કશું થાય નહીં. અને તે સ્થાપના કરનારો પુરુષ ઊંચો હોય ત્યારે સ્થાપિત થયા. તો બધી મૂર્તિઓ કઈ સ્થાપના જ બરોબર કોક દે હાથી એસી, બાકી સ્થાપના જ ક્યાં હતી? એમ કે હિન્દુ ધર્મ માં એવું કહ્યું છે કે ત્રણ જણા નો દેહ થી નથી મર્યા, એ લોકો આવી રીતના વિલીન થઈ ગયા છે. દેહ સાથે મીરાબાઈ છે, પછી ચૈતન્ય મહાપ્રભુ છે અને સંત તુકારામ. તો કે વાત કેટલી સાચી? આ તો લોકો એ જતે ચોપડીઓ લખી નાખેલું બધું, અમુક બધી બધી વાત બધા સાચા ભક્તો સાચા, એ પહેલે સાચા ભક્તો સમજે ને, પણ આ વધારે પડતી અરજી ઘસી કરી અને લોકોને દેવણી આપવા માટે સત્ય કેવું છે સમજે ને, તદ્દન સાચા પુરુષો એ ટાઈ, પણ ઊંધા અત્યારે દોરવા જોઈએ આવું. એમ કે શ્રવણ ના મા બાપ નું નામ ખબર નથી કોઈને, શ્રવણ ના મા બાપ નું નામ કોઈને ખબર નથી, તો આપ જ્ઞાની પુરુષ આપ જાણતા હોય તો કોણ? ના ભાઈ ભલે ખબર ન, હું શું શ્રવણ ના બાપ શ્રવણ જોયા હતા હિન્દુસ્તાન બધા બહુ થયા બધા, કોને કઈ બધા મા બાપ ખોવા દઈએ, એ તો શું કહેવા માંગે છે, મા બાપ ની સેવા કરો એ કહેવા માંગે, એટલા માટે શ્રવણ નું દાખલો આપ્યો છે. મા બાપ ની સેવા કરો તે વાત તો સાચી છે, મા બાપ ની સેવા કર્યા તો બધું બધું નકામું છે આ દુનિયા, ગમે તેવા ગાડા કરો મા બાપ હોય એની સેવા કરવી જોઈએ, તમારી ફરજ છે. દર્શન કરને હમ તો જ્ઞાની પુરુષ હે દેરાસર હે, સમજ્યો ને, ભગવાન કા મંદિર હૈ અંદર પરમાત્મા, અભી આપ બોલાવો દાદા ભગવાન, આપ નથી ગાવો આપ નથી ગાવો સચ બાત, આપકા નામ હે નહી, આપ ખુદ નહી, આપ ખુદ નથી ગાવસ નહી, આપકા નામ નથી રહે, આપ ખુદ કોણ? આપકા નામ નથી ગાવ મંદિર હે, આપ ખુદ પણ હું હિન્દુ છું એટલું જ કહી શકું એમ, હિન્દુ હા હું હિન્દુ છું, માય કાસ્ટ ઇઝ હિન્દુ, માય હું છે જ માય, દિસ ઇઝ માય બોડી, દિસ ઇઝ માય હેન્ડ, દિસ ઇઝ માય લાઈફ, દિસ ઇઝ માય હેડ, દિસ ઇઝ માય હું છે, my name, my caste, my mind, my talent, my egoism, who said this? Every man should know this. This is નોટ ઇટ ટ્રાઇબલિંગ મેટર. Do you agree or not? Right. Well, Bhagavad Gita says this. ગીતામાં કહ્યું છે એમ. તમે તમારા સેલ્ફ ને જાણવું જોઈએ એમ. ગીતામાં કહ્યું છે કે તમે તમારા સેલ્ફ ને જાણવું જોઈએ. રિયલાઇઝ યોર સેલ્ફ. First, realize yourself. And then try for your merit. Try for what? Merit. Merit? Merit. Try for merit. એ પણ ડોક્ટર છે દાદા, એ પણ ડોક્ટર છે. સુધાકર રેડ્ડી. પહેલી વાત એ આપો, એનું નામ ડોક્ટર સુધાકર રેડ્ડી. એ મારે છે, મારે છે ના રેડ્ડી. આંધ્ર રેડ્ડી. રેડ્ડી રેડ્ડી રેડ્ડી આંધ્રપ્રદેશ કરે યાર સુધાકર. નોટ યુ આર. Is there only known? Your name is? Who are you? Hindi ma bolo vandhani da. Hindi ma bolo. Hindi ma sarat bolo. Apra naam batai, apra naam to kya hai? Naam Sudhakar. Naam Sudhakar hai. Sudhakar hai, so kiri. Aap khud Sudhakar hai ke? સુધાકર આપવા નામ હે ને, આપ ખુદ તો નહીં હે ને. મેં ખુદ પણ ખુદ ભી સુધાકર હું ઓર મેરા નામ. માય નેમ ઇઝ સુધાકર, નોટ આઈ એમ સુધાકર. આપ ખુદ કોણ હે ઇસકા તલાશ કરના ચાહીએ ને. આપ ખુદ હે, ખુદ કોણ હે ઇસકા તલાશ નહીં કરના ચાહીએ. સેલ્ફ રિયલાઇઝ ને કોણ. સેલ્ફ રિયલાઇઝ. ફર્સ્ટ રિયલાઇઝ યોર સેલ્ફ એન્ડ ધેન ટ્રાય ફોર મેરિટ. હવે તો બહુ મોડું થઈ ગયું કે છે. નોટ ધી ટ્રાવેલિંગ મેટર. હુ ઇઝ ધી ઓનર ઓફ ધીસ વર્લ્ડ? હુ ઇઝ ધી ઓનર ઓફ ધીસ? હિન્દીમાં બોલો, વાંધો નહીં. વલ્લિકા માલિક કોણ છે? બહેન કે છે ભગવાન કિધર રહેતા હે? રેસિડેન્સ પ્લેસ. આત્મા આમ કે છે. અંદર ક્રિએટેડ ધીસ વર્લ્ડ. વિચાર કરે છે, સોચ રહા હું કે છે. એમ કે ભગવદ્ ગીતા માં કૃષ્ણ એમ કે છે કે મેં ક્રિએટ કર્યું છે. કૃષ્ણ ને ક્રિએટ ક્રીસ ને જીયા કૃષ્ણ લોજિક વાળા બોલતા હે કે ભગવાન ને ભગવાન ને દુનિયા બનાવી તો ભગવાન ને કીસ ને બનાવ્યા. લોજિક વાળા બોલતા કૃષ્ણ તો લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ ક્રિએટેડ બાય નોટ ક્રિએટર બટ હી ઇઝ લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણ નોટ ક્રિએટર. નો હી ઇઝ ઇન એવરીથિંગ લાઈક પાર્ટ ઓફ ધ હોલ થિંગ. કૃષ્ણ બધામાં છે અને આ બધાનો એ દરેકમાં નો એ પાર્ટ છે. વો બાત લૌકિક બાત હે વો આપ બોલતા હૈ ને તો સત બાત હે મગર લૌકિક બાત હે આપકો અલૌકિક જાનના કા ઇચ્છા હૈ જરૂર લગતી નહીં અલૌકિક જાનને કી જરૂર હૈ વો લૌકિક તો હૈ જે લોગ બોલતા હૈ ને એ ભગવાન ને અલૌકિક જાનના ચાહિએ આપકો વિચાર હૈ કે નહીં અલૌકિક જાનને કા અલૌકિક અલૌકિક વાસ્તવિક હવે વો તો લૌકિક છે. સબ લોગ સબ લોગ જાનતા હૈ એસી બાતો કરે એસીમાં ક્યાં ફાયદા હૈ. ભગવાન તો દરેક દરેક હરેક આદમી કો લેકર કોઈ હરકત નહીં કિસી કો કારણ કે આપને આઈ વિધાઉટ માય ગોડ ઈ મે બી એનીબડી આઈ વિધાઉટ માય ઇટ ગોડ આઈ વિધાઉટ માય વિથ માય જીવાત્મા આઈ વિધાઉટ માય સીલ. સમજ માં આવતા મેરી વાત? જીસકા માય ચલે ગયા ભાઈ કોઈ કિસી કા લાયસન્સ નહીં હૈ કે રામ કા લાયસન્સ, મહાવીર કા લાયસન્સ, કૃષ્ણ કા લાયસન્સ, કિસી કા લાયસન્સ નહીં. આપ ભી હો સકતા હૈ, હર એક આદમી હો તો હર એક આદમી કા ફૂલ ફ્લેજ ડાયમેન્શન ગોડ હૈ. આ જગત કોણે બનાવ્યું છે? હો આપ લૌકિક જાણને કા વિચાર હૈ કે અલૌકિક જાણને કા? અલૌકિક લૌકિક છે ભગવાન ને બનાયા દુનિયા. વો તો બચ્ચે નહીં જાનતા ઇતના ઇતના બચ્ચા નહીં જાનતા કે ભગવાન ને બનાયા. સબ લોગ જાનતા હૈ મગર સચ્ચી બાત જો જાણે કા હૈ વાસ્તવિક. આપકો વાસ્તવિક જાણે કા હૈ? તો ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ. વિજ્ઞાન થી થયેલી જગત જાતે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ, હી ઇઝ નોટ ધી પોટરી મેકર. ગોડ ઇઝ નોટ ધી પોટરી મેકર. See, Bhagavad Gita says, I'm the creator, and I am the world, and I am the universe. એટલે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મેં આ જગત બનાવ્યું છે, હું જ આ વિશ્વ છું. એ શું એમ? એ બરોબર છે, હું એટલે કૃષ્ણ નહી, હું એટલે આત્મા. And he is not destructible. હું એટલે કૃષ્ણ નહી, આત્મા. What we consider Krishna is somebody else, is Jesus Christ. હું એટલે આત્મા. આત્મા, આત્મા. હું એ હું એટલે આત્મા. કૃષ્ણ નહી, કૃષ્ણ નથી, એમ કૃષ્ણ કૃષ્ણ કે છે. એ કે છે કૃષ્ણ ને આપણે બોડી તરીકે નથી જોતા, કારણ કે એમને તો સેંકડો જન્મ લીધેલા અને અવતારો લીધેલા. આપણે પૂજા કરતા ને એવું બરોબર ઠીક હે, મગર ઈચ્છે જાણને કા જરૂર હે ને, કૃષ્ણ નહી બોલાય કે આગળ જાણ લો જ્ઞાની પુરુષ બાદ સત બાદ જાણ લો તો કામ હો જાયગા, નહીં તો નામ રે નામ સે નહીં ચલેગા. આપકો રિયલાઇઝ કરના કા જરૂર હૈ નહીં. કૃષ્ણ ભગવાન ક્યા કહે બોલાતા કે અકર્તા હો જાના. અકર્મ, અકર્મ, વિકર્મ અને એ બધા અકર્મ સ્થિતિ હો જાવ. ઓર વિતરાગ નિર્ભય, બેન કે છે બ્રહ્મા બનાવ્યું કે છે, બરાબર નહી. વિજ્ઞાન થી આપડા લોકો પેલા કેતા હતા ને વરસાદ તો દેવો વરસાવા કે હિન્દી માં બોલો, ઓ બારિશ તો ગિરાતા હે સબ દેવ લોગ ગિરાતા હે એસા બોલતા હતા. હા એસો સબ ભેગા હો જાતા હૈ, કિસી કી જરૂર નહી. ભગવાન ક્યા હે? તો ભગવાન તો ભગવાન હે, જ્ઞાતા દ્રષ્ટા પરમાદેવી પર હોલ વલના ઓનર, ઓનર થી બિના ઓનર હે. સચમુચ માલકી નહી હૈ, મગર માલિક હૈ. ભગવાન તો એક પિછાન હો જાવે નહી, એક દફે પિછાન હો જાવે ફર આનંદ નહીં જતા. બેન પૂછે છે સિમંદર સ્વામી અત્યારે ક્યાં છે? હા મહાવીર ક્ષેત્ર માં છે, મહાવીર ક્ષેત્ર માં. સાધુપણા માં છે કે ભગવાન અવસ્થામાં છે? સાધુ અવસ્થાપણા માં છે કે ભગવાન પૂર્ણ દશામાં, પૂર્ણ દશામાં છે. કીર્તન કરશે તો કીર્તન કરે એટલે તો એ છે ને, એમને તો કશું હોય જ ને. સાધુ તો અત્યારે હિન્દુસ્તાન માં લાખો છે. તો સિમંદર સ્વામી ને આપડે વંદન કરવા હોય તો કેવી રીતના કરવા? મેં લખેલું છે મારી ચોપડી માં, બોલો બોલો બોલાવો એમને. એ ચોપડી આપો ને, દાદા હું આશીર્વાદ આપું. દાદા બાબા નમસ્કાર બોલ. દાદા બોલ્યા પ્રત્યેક દાદા ને કહે આત્મા કુ જાણો, ક્યાં બોલ્યા? તમારે સેલ્ફ કુ જાણો, દૂસરી કોઈ જાણને કી ચીજે. સબ બાત ખુલ્લી હો જાયગી. નો દાઈ સેલ આપી. સમજ માં આયા? કૃષ્ણ ભગવાન ક્યાં બોલાતા કે તમારી જાત કો જાણો, નો દાઈ સેલ, તમારું ખુદ કો પીછાણો, આત્મજ્ઞાન જાણો, આત્મજ્ઞાન. પછી એ જાણ ના કહે દુષ્ટ બીજી દુષ્ટ જાત ની કોઈ ચીજ નહીં. એમ કે એ પ્રોબ્લેમ છે, પોતાની જાત ને કેવી રીતે ઓળખવું? આમ કરાતા દુષ્ટ. અમારી પાસે સબ હે, સબ હે સર, 45,000 હે. જો આદમી જિસકો જાન કે બેઠા હૈ. આપકી ઈચ્છા હો જાય તો હમકો બોલ દે, હમ કરા લેતા હૈ. લોસ એન્જલસ કા થિયેટર હૈ, ત્યાં કરા લિયા હૈ. ફિર કોઈ તકલીફ નહીં, ફિર ચિંતા બિંતા હો નહીં કભી, ચિંતા નહીં હૈ, વીકનેસ નહીં. તમારે તો આખા દિને ડોક્ટર હૈ, મગર વીકનેસ કેટલી દિખાતે હૈ. વીક વીક વીક. એમ કે છે કે આ નો પોતાના આત્મા ને જાણો એ વાત છે, તો કે શબ્દ મોટો છે, વાંચવામાં લાગે સારો, પણ એ કેવી રીતના આપણે ઓળખવું કે છે, એને માટે કોઈ ગાઈડન્સ આપવું જોઈએ એમ તો જ ખબર પડે. એટલે બોલ્યા કે જ્ઞાની પુરુષ ની પાસે જાઓ. કૃષ્ણ ભગવાન ગીતામાં સબ ચીજ બતા દીયા, જ્ઞાની પુરુષ ની પાસે જાઓ, જો મુક્ત પુરુષ હૈ, જો બંધન માં હૈ નહી, ઓર જો ઇન્ડિપેન્ડન્ટ હૈ, ઉસકી પાસે જાઓ, ઇન્ડિપેન્ડન્ટ બના દેતા હૈ. ક્યુકિ જ્ઞાની પુરુષ ક્યાં કર સકતા હૈ, વો સબ પાપ જલા દેતા હૈ, એસા ગીતા મેં લખા હૈ, સબ પાપ જલા દેતા હૈ. એ જલા દિયા, એ જલા દિયા, સબકો જલા દિયા, સબ હમારે સાથ આયા, સબકો જલા દિયા. ઓર ચિંતા કભી હોને વાલી નહીં, ફિર ઓર કિસી કા બુરા ચિંતન નહીં હો સકતા, કભી નહીં. કોઈ ગાલી દે રે, માર મારે તો ઇસકે લિયે બુરા રી ચિંતા હો જાયે. સંયમિત ઓર તુમકો તો એક એક અપમાન કરે તો આપકા મગજ માં કિસ્સા ખરાબ વિચાર આ જાય. એટલે રીક ને રીક બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ની વાત કે છે ને, બ્રહ્મા એ રચી, વિષ્ણુ પોષણ કરે ને શંકર સંહાર કરે. તો રૂપક મૂકેલું છે, રૂપક ત્યારે લોકો સાથ માં બેન કે છે. અમારે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, જ્ઞાન કેવી રીતે મેળવવું જોઈએ, ભક્તિ કેવી રીતે કરીએ અમે? કોની ભક્તિ? ભગવાન ની. ભગવાન ભક્તિ આવી ગઈ, ભગવાન બધાની ભક્તિ આવી ગઈ. રોજ કરે ત્યારે શાંતિ બહુ રહેશે. એટલે જ્ઞાન લેવું છે. જ્ઞાન તો કાલે ગોઠવા છે તો આપીશું. કાલે ગોઠવા છે તો આપીશું. ભગવાન નહીં દુનિયા કોણ ચલાતા? ભગવાન નહીં હૈ, ભગવાન તો હૈટર નહીં ચલાતા. તો ક્યાં ભગવાન? ભગવાન ચલાતા નહીં તો કોણ ચલાતા હૈ દુનિયા કો? દુનિયા નિરંતર ચલતી રહેતી હૈ. કે તરાની કી કોઈ જરૂર નહીં, એસી ચલતી હે કિસકા કંટ્રોલ લઈએ, કંટ્રોલ કી જરૂર નહીં. જૈસા પાણી હે પંદરદાર નદી હે, આપ દેખ જાનતા હે ના, તો વો નિકલતી હે વહાં સે ખુદ, કિસી કે સકતે કોઈ ચલાતા નહીં, ઇસી એસે ચમતે મિલતી હે. તો એ ઇનકા સ્વભાવ સે ચલ રહી હૈ, પાણી ઉપર નહીં જાય નીચે ચલે જાયગા, એથી દુનિયા દુનિયા સ્વભાવ સે ચલ રહી હૈ. પાણી કા સ્વભાવ હૈ નીચે જાને કા, એથી દુનિયા કા સ્વભાવ હૈ, સ્વભાવ સે ચલ રહી હૈ. કિસી ને તુમ્હારા અપમાન ક્યા, કે લીએ તુમ્હારા ખરાબ વિચાર આતા હૈ, કે લીએ વો આદમી કે લીએ તેરે ખરાબ વિચાર હૈ, વો ખરાબ ભાવ હૈ, વો ફીડમાં જાતા હૈ, ફીડમાં બરા કોમ્પ્યુટર હૈ, સારી સાંભળો, અને ખીડમાં જતા હૈ સાંભળો, રૂપક માં સત્ય તુમકો એ ફળ મિલેગા કડવા ઓર મીઠા, મતલબ કોમ્પ્યુટર કે હૈ, કોઈ દૂસરી કહી શક્તિ નહીં. ચેતન શક્તિ નહીં સ્વભાવ, મિસિસિપી વાતે આતી હોય કોઈ ચલાતા હે તો કોઈ જરૂર નહીં ને, ઓર કોઈ આદમી ને જીતના કતના પોઈઝન ખા લિયા, ફિર કોઈ માનને કી જરૂર હૈ કે ભગવાન કી જરૂર હૈ, ઇસમે ભગવાન મારતા હૈ કે કોઈ પોઈઝન મારતા હૈ, ભગવાન મારતા હોય તો ભગવાન ખૂની કહેલાયગા, નહીં એસા ભગવાન ધંધા નહીં, એસા કામ નહીં, વો સબ સે સ્વભાવ સે હો રહે, વો પોઈઝન કો મારને કા સ્વભાવ હૈ, ઓર દૂસરે કો અમૃત તત્વ હૈ, થોડા સમજમાં આતા હૈ ને, બધું આવે છે, સમજાય છે. The world is the puzzle itself, itself puzzle thing. The main basic thing about God, that He is not doer of anything. And our belief is that the God is doer, He is doing everything for us. The main contract is there, and we want to trust God. How can we? The basic thing we don't know. That's why He is saying all the time, God is not doer of anything, whatever it is. He's separate, he's there. God is not there, he's not like that. He is there. But he's not doer of anything, of any worldly thing. He's not bothered for anything, what you do or what you do or what you do. This is that he is only life, he is in every people. And it's up to you how to use that life. Whether you use it in the proper way or in the wrong way, that is up to you. And that makes a karma. Whatever you do is that life. And that is within you. Within you is the life. Each and everybody is having his own soul. And that is the God and that is the one. Whatever you are. He gives that such a life and all it. And after that he will all the time explain that I am pure, that I am not body, I am not free, I am not body. Even though all the functions of body and mind and speech are going on there, he will not be... Well, that's all. The world is the puzzle itself. Abhi Sai Jitra ne sab kaya hai ke Bhagwan nahi banaya. Samajh nahi aata. Dandi samajh mein aata hai ke aisi cheez nahi hai. Ab jani ko kuch aa sakta hai. Kyunki aapke sath kaun baat karta hai? Aapke sath baat karta hai kaun karta hai? Sabra, mu taraf par. Right now he is speaking with you. Who is talking with you? Who is speaking with you? Aap kar rahe hain. Aap atma bole chhe. No. ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરતી હે આપકી સાથે ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરતી હે વક્તા ઓરિજિનલ ટેપ રેકોર્ડ હે આપ કહેતા હે મેં જ્ઞાતા દેતા હું ઇસે ક્યા ક્યા બોલ રહી હે ક્યા ક્યા શબ્દ હે બરોબર હે કરેક્ટ હે કે નહીં વો સબ દેખ રહા હું ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરતી This is not my speech, but this is the Pratyaksha Saraswati, Saraswati Devi. Those speech, Malki Yogani hai, those speech. Those speech ka koi Malik nahi hai, wo Saraswati hai. Aap samajh nahi hai? Samajh nahi hai? તો એકા કોઈ માલિક નહીં ઓરિજિનલ ટેપ રેકોર્ડ હે વો સરસ્વતી હે તો કહેતે હૈ કે આપ જો બોલતે હૈ તો આપ કહેતે હૈ કે મેં બોલતી હું યે કહેતે હૈ મેં નહીં બોલતા હું યે ટેપ રેકોર્ડ હોતી હૈ અબ મેં ઉસકા જ્ઞાતા દ્રષ્ટા હું મેં ઉસકો અવગણન કરતી હૈ દેખો હિન્દુસ્તાન માં 20,000 હૈ મગર સબ બુદ્ધિ વાળા और सच्चा सच्चा ज्ञानी पुरुष बुद्धि इसमें सहज भी बुद्धि नहीं होती वही सच्चा ज्ञानी सेंट भी बुद्धि नहीं होना चाहिए बुद्धि वाला है तो बुद्धि बुद्धि और ज्ञान में क्या फर्क है ये समझाओ ज्ञानी के लिए बुद्धि की जरूरत नहीं એની પાસે જ્ઞાન છે બુદ્ધિ લિમિટેશન લિમિટેડ જ્ઞાન અનલિમિટેડ બુદ્ધિ લિમિટેડ એટલે બુદ્ધિ અમારા સેન્ટ મેં નહીં બુદ્ધિ અમે સાયન્ટિસ્ટ બોલ દે ને અમને સાયન્ટિસ્ટ બોલ દે કે અમારે સેન્ટ બુદ્ધિ બુદ્ધિ ઓર જ્ઞાન મેં બહુ ચેન્જ બહુ ડિફરન્સ હૈ આખી દુનિયા કા નોલેજ જાણે ઓર જો ઇસકા માલિક હૈ મેં જાણતા હું અહંકાર કી સાથ જાણતા હૈ વો સબ બુદ્ધિ હૈ ઓર જિસમે અહંકાર બિના કી જ્ઞાન હૈ એ જ્ઞાન એ જ્ઞાન અને વિજ્ઞાન સે સચ્ચુતા હો જાતા હૈ આત્મા અનાત્મા જુદા હો જાતા હૈ લાઈન ઓફ ડિમાર્કેશન હો જાતી હૈ આત્મા અનાત્મા જુદા હો જાતા હૈ લાઈન ઓફ ડિમાર્કેશન હો જાતી હૈ ફિર આત્મા કા નાશ હો સકતા હૈ ઓર પાઇપ જલા દેતા હૈ હમ ફિર ચિંતા નહીં કરતી પરમાનન્ટ સુખ સનાતન સુખ હોતા હૈ સનાતન દુનિયા એ સુખ તો કભી જોયે હે નહીં એ તો કલ્પિત સુખ હે કાલ દુઃખ હે કલ્પિત સુખ તો દાખા ભી નહીં સુના ભી નહીં સચ્ચા સુખ તો સુના ભી નહીં લેકિન જબ તક શરીર ચલતા એમ કે જબ તક શરીર ચલતા હૈ તબ તક એ સબ ચીજે તો ચલતી હૈ ના જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ બધું તો રહેવાનું જ ને નહી મેં સચ્ચા સુખ દેખા નહી તો સચ્ચા સુખ કભી જાય નહી કભી નહી જાય માર મારે પીતે તો ભી નહી જાય લેકિન જે દુનિયા મેં એસા કેસે ચલતા હૈ લાઈક કિસી કિસી કા મતલબ કોઈ ગુસ્સા આતા હૈ ક્રોધ આતા હૈ કભી કોઈ પૈસા ચાહીએ મટીરિયલિઝમ વો કૈસે બનતા હૈ વો કૈસે એક આ દુનિયામાં છે ક્રોધ છે લોભ છે પૈસા લેવાનું આ તે બધું માયા લોભ આ બધું ક્યાંથી આવે છે ને એમાંથી છુટકારો કેવી રીતે મેળવાય એ ધમ કરતા હૈ સબ ચીજ છુટકારા કરતા હૈ સબ છુટકારા કર દિયા સર ને એસા 45,000 હૈ આદમી ઇન્ડિયા 45 મે કે 45,000 જૈસા કરા દિયા એસા અમેરિકા માં કેટલા રહ્યા કભી સુના નહીં કભી પડને નહીં આયા કભી બાતે નહીં આવે બાતે નહીં આયા તદ અપૂર્વ બાત કભી પૂર્વ માં પૂર્વે સુના ભી નહીં એસી અપૂર્વ બાત ઓર ચાર વેદ કા તો હમે ઉભરી હૈ ચાર વેદ પઢ રહે હૈ તો ક્યા બોલતા હૈ દિસ ઇઝ નોટ ધેટ દિસ ઇઝ નોટ ધેટ દિસ ઇઝ નોટ ધેટ નેતિ નેતિ તુરે આત્મા તુ આત્મા કી તલાશ કરતા હૈ યે ઇતના આત્મા હૈ નહીં આત્મા અવસ્થ લેના અવર્ણ નહીં હૈ અને આત્મા સૂક્ષ્મતમ હૈ વો તો શબ્દ હૈ શબ્દ વો શબ્દ સે ઉસકે વર્ણન નહીં હો સકતા હૈ સમજે ને એટલે ગો ટુ જ્ઞાની જો ચાર વેદ કા જો ઉપરી હૈ વહાં જાઓ એ બોલેગા દિસ ઇઝ ધેટ એ આત્મા તમારા હાથ મેં દે દિયા એસા બોલેગા એ વેદ કા ઉપરી ચાર વેદ સિર્ફ પઢને સે ઉસકા ધ્યાન કરને પેલા પાપ ધોઈ ને ખાઈએ ત્યાર પછી કરાવીએ અગર આપ અકલ આ શકે તો મેં કીધું ડબળે જ ના થાય કોઈ મારે તો ખરા વિચાર ના આવે કોઈ મારે તો મારના ને કોઈ વિચાર એ ખરા ના આવે ખરા વિચાર આવે એટલે પછી મોક્ષ થાય નહીં બધું સંયમિત દેહ હોય સંયમિત હોય દેહ સંયમિત મન સંયમિત બધું સંયમિત કયા કામ નહીં થયું તો આમ દેશમાં કયા કામ નહીં ઓર ધણી ઓર કુપે લગતા ઓર ભી લગતા આત્મા આખો આત્મા દેખ કે લગતા હૈ બાત દૂરી વિધિન થ્રી અવર્સ મોક્ષ મિલ જતા હૈ વિધિન થ્રી અવર્સ સર્વ દુઃખો થી મુક્તિ હો જતા હૈ વિધિન થ્રી અવર્સ વિધિન થ્રી અવર્સ સર્વ દુઃખો થી મુક્તિ હો જતા ફિર દુઃખ કભી હુઆ ને હજુ તો અમારે ગ્રસ્ત જીવન છે છોકરા નાના છે તમારે તો દો તીન લડકા હૈ બાર બાર લડકે વાળે કો હો ગયા તમારે દો તીન લડકા હૈ વો બાર બાર લડકે વાળે કો હો ગયા લડકે તો દેહ માં હું છું એવું લાગે હા તો દેહ થી મુક્ત થઈ ગયા દેહ જુદો નહી જુદા દેહ દેહ એટલે અમે કોઈ ગાર ભરે તો મન બગડે નહીં એના માટે કોઈ ગાર ભરે અપમાન કરે તો મન બગડે નહીં અને તો તમારું કામ નીકળી જાય નીકળે નહીં કામ કામ પછી બધું ભટકવાના રસ્તા બધા રસ્તા ભટકવાના આ એકલો જ મુક્તિ થવા રસ્તો કોઈ મળી આવે તો આપણું કામ થઈ જાય આ તો ભીખુ બેન એમના શ્રીમતી બેન જ્ઞાન લીધે આ પ્રસંગો બતાવ્યા નથી. આ જે મુશ્કેલીઓ આવે છે ને બધી, આપડે ભૂત કોણ છે જાણતા નહીં હોવાથી મારે બહુ ઓછી મુશ્કેલીઓ આવે છે. ના એવી મુશ્કેલી નહીં, પણ ગુસ્સો ગુસ્સો થાય છે લોકો ની પર. ગુસ્સો તો પુષ્કળ થાય, એ બધી બધી મુશ્કેલી કેવાય, વીકનેસ કહેવાય. ગુસ્સો તો અમસ્ત જ આવી જાય. ના પછી એટલે વીકનેસ કહેવાય, વીકનેસ ના આવે એવું હોવું જોઈએ. આપડે પોતાની જાતને જયારે જાણીએ ત્યાં પછી વીકનેસ બંધ થઈ જાય ધીમે ધીમે. એવું નથી કરવું. હવે અડધી તો ગઈ, અડધી ગઈ, અને કોઈને નુકસાન ના કરે એવી લાઈફ થાય. અત્યાર સુધી નુકસાન કર્યું નથી. ના પણ અત્યારે એવું મનમાં લાગે એવું, પણ આપડે અંતે ખાતે થઈ જાય, તમને જરા અપમાન કરે તો તમારા ભાવ બગડી ના જાય. એ નુકસાન કરી કેવાય, એ નુકસાન કરી કેવાય. એટલે એવું નુકસાન ના થાય એવી લાઈફ. એટલે આજ વર્ગમાં આવજો ને. ક્યારે? 7 ઉંમરી છે. કોઈ વખત બેન બી અહીંયા આવતા છે, છોકરા ને મૂકીને આવે તો આજે એનું રિઝર્વેશન છે. બસ ભરીને માણસો આવવાના છે. ગઈકાલે એક બસ તો છે કે આપડે તારી પસાર થયેલા. હા, એ બધા ગયા એમ. તો જો એમ કે બસ આવી પડે તો નાનો છોકરો એક રીતે ઇન્વોલ્વ થાય. પરંતુ જયારે એ બધી વસ્તુ ભગવાને જે કઈ કહેલું એ બધું જયારે પોતે જીવન ની અંદર એને પ્રેક્ટિકલ લાઈફ માં ઉતારવાનું, ત્યારે કોઈ કરતું નથી. કોઈ કરતું નથી. એ કે ભગવાન ને માટે જે બધું કરેલું બધું જીવન માં જે ઉતારવું જોઈએ તે કઈ નઈ કરે. મંદિરે બધા જાય, બધું કરે, બધી જાત નું હા હા કરે. ધાર્મિક પુસ્તકો બધા વાંચે, મંદિરે બધા જાય, ભગવાન પાસે બેસીને કલાક બે કલાક બધું ભજન બધું કરે, અને ભગવાને જે કઈ આપણને આદેશ આપેલો તે જીવનમાં